વાલ્મીકિ રામાયણ અરણ્યકાંડ 52મો સર્ગ. રાવણ દ્વારા સીતાનું અપહરણ. રાવણ દ્વારા માર્યા ગયેલા ગિધરાજ તરફ જોઈને ચંદ્રમુખી સીતા અત્યંત દુઃખી થઈને વિલાપ કરવા લાગ્યા. મનુષ્યને સુખ દુઃખની પ્રાપ્તિના સૂચક લક્ષણો સ્વપ્ન, પક્ષીઓના અવાજ તથા એમના ડાબા જમણા દર્શન વગેરે શુભાશુભ નિમિત્ત અવશ્ય દેખાય છે. કુકુત્સુકુલ ભૂષણ શ્રીરામ, મારા અપહરણની સૂચના આપવા માટે ખરેખર આ મૃગ, પશુ અને પક્ષીઓ અશુભ સૂચક માર્ગે દોડી રહ્યા છે, પરંતુ એમના દ્વારા સંકેત મળવા છતાં પણ પોતાના મહાન સંકટને સાચે જ તમે જાણતા નથી, કેમ કે જાણ્યા પછી તમે એની ઉપેક્ષા કરી શકવાના ન હતા. અરે રે રામ, મારું કેવું દુર્ભાગ્ય છે કે જે કૃપા કરીને મને બચાવવા માટે અહીં આવ્યા હતા એ પક્ષી શ્રેષ્ઠ જટાયુ આ નિશાચર દ્વારા હણાઈને પૃથ્વી પર પડ્યા છે. હે રામ, હે લક્ષ્મણ, હવે તમે જ બંને મારી રક્ષા કરો. આમ કહીને અત્યંત ભયભીત થયેલા સુંદરી સીતા આ રીતે આક્રંદ કરવા લાગ્યા જેથી નજીકના દેવતાઓ અને માણસો સાંભળી શકે. એમના પુષ્પહાર અને આભૂષણ મસળાઈને વેરવિખેર થઈ ગયા હતા. તેઓ અનાથની જેમ વિલાપ કરી રહ્યા હતા. એ સ્થિતિમાં રાક્ષસરાજ રાવણ એ વિદેહકુમારી સીતા તરફ દોડ્યો. એ લપેટાયેલી વેલની જેમ મોટા મોટા વૃક્ષો સાથે લપેટાઈ જતા હતા અને વારંવાર કહેતા હતા, મને આ સંકટમાંથી છોડાવો, છોડાવો. એટલામાં જ એ નિશાચરરાજ એમની પાસે જઈ પહોંચ્યો. વનમાં શ્રીરામ વિહોણા થઈને સીતાને રામ રામનું રટણ કરતા જોઈને એ કાળ જેવા વિકરાળ રાક્ષસે પોતાના જ વિનાશ માટે એમના કેસ પકડી લીધા. સીતાનો આમ તિરસ્કાર થતાં સમસ્ત ચરાચર જગત મર્યાદા વિનાનું તથા અંધકારથી આવૃત જેવું બની ગયું. ત્યાં પવનનો સંચાર બંધ થઈ ગયો અને સૂર્યની પ્રભા પણ ઝાંખી પડી ગઈ. શ્રીમાન પિતામહ બ્રહ્માજી, દિવ્ય દ્રષ્ટિથી વિદેહનંદિનીનું એ રાક્ષસ દ્વારા કેસ ખેંચવા રૂપી અપમાન જોઈને બોલ્યા, બસ હવે કાર્ય સિદ્ધ થઈ ગયું. સીતાના કેસ ખેંચાતા જોઈને દંડકારણ્યના નિવાસી એ બધા મહર્ષિઓ અત્યંત વ્યથિત થઈ ગયા. સાથે સાથે ઓચિંતો રાવણનો વિનાશ નજીક આવ્યો છે એમ જાણીને એમને ભારે હર્ષ થયો. બિચારા સીતા હે રામ કહીને રડી રહ્યા હતા, લક્ષ્મણને પણ પોકારી રહ્યા હતા. એ જ સ્થિતિમાં રાક્ષસનો રાજા રાવણ એમને લઈને આકાશ માર્ગે ચાલી નીકળ્યો. તપાવેલા સોનાના આભૂષણોથી એમનું સંપૂર્ણ અંગ વિભૂષિત હતું. એમણે પીળા રંગની રેશમી સાડી પહેરી હતી, તેથી એ સમયે રાજકુમારી સીતા સુદામ પર્વતમાંથી પ્રગટ થયેલી વીજળી જેવા પ્રકાશિત થઈ ગઈ રહ્યા હતા. એમના હવામાં લહેરાતા પીળા વસ્ત્રોની પાછળ રહેલો રાવણ દાવાનળથી દીપી ઉઠેલા પર્વતની જેમ વધુ શોભા પામતો હતો. એ પરમ કલ્યાણી વિદેહ કુમારીના અંગોમાં જે કમળ પુષ્પો હતા એમના થોડાક અરુણ અને સુગંધિત પત્ર પાખડીઓ વિખેરાઈને રાવણ પર પડવા લાગ્યા. આકાશમાં ઉડતું એમનું સોના જેવું ચળકતું રેશમી પિતાંબર સંધ્યાકાળમાં સૂર્યના કિરણોમાં રંગેલા તામ્રવર્ણના મેઘદંડ વાદળા જેવું શોભી રહ્યું હતું. આકાશમાં રાવણના ખોળામાં સ્થિત સીતાનું નિર્મળ મુખ શ્રીરામ વિના નાળ વિનાના કમળની જેમ શોભતું ન હતું. સુંદર લલાટ અને મનોહર કેશથી યુક્ત કમળના અંદરના ભાગ જેવું ચળકતું શીતળાના ચાંઠા રહિત શ્વેત નિર્મળ અને ચમકદાર દાંતોથી અલંકૃત તથા સુંદર નેત્રોથી સુશોભિત સીતાનું મુખ આકાશમાં રાવણના ખોળામાં જેવું લાગતું હતું, જાણે મેઘોની કાળી ઘટાને ચીરીને ચંદ્રમા ઉદિત થયો હોય. ચંદ્રમા જેવા પ્રિય દેખાતા સીતાના એ સુંદર મુખ પરથી રડવાના આંસુ હમણાં જ લૂછી નાખવામાં આવ્યા હતા. એનું સુંદર નાક અને તાંબા જેવા મનોહર લાલ લાલ હોઠ હતા. આકાશમાં એ પોતાના સોનેરી પ્રભા પાથરી રહ્યું હતું તથા રાક્ષસરાજ વેગપૂર્વક ચાલવાથી એમાં થોડું કંપન થતું હતું. આમે મનોહર મુખ પણ શ્રીરામ વિના એ સમયે દિવસે ઉગેલા ચંદ્રમા જેવું શોભાહીન જણાતું હતું. મિથિલેશ કુમારી સીતાનું શ્રીઅંગ સુવર્ણ સમાન દીપ્તિમાન હતું અને રાક્ષસરાજ રાવણનું શરીર તદ્દન કાળું હતું. એના ખોળામાં એ એવા લાગતા હતા જાણે કાળા હાથીને સોનાનો કંદોરો પહેરાવ્યો હોય. કમળના કેસરની જેમ પીળી અને સોનેરી કાંતિવાળા જનકકુમારી સીતા તપાવેલા સોનાના આભૂષણ ધારણ કરીને રાવણની પીઠ પર એવા શોભી રહ્યા હતા જાણે મેઘમાળાનો આશ્રય લઈને વીજળી ચમકી રહી હોય. વિદેહનંદિનીના આભૂષણોના ઝણકારથી રાક્ષસ રાજ રાવણ ગર્જના કરી રહેલા નિર્મળ નીલ મેઘ જેવો લાગતો હતો. હરિને લઈ જવામાં આવી રહેલા સીતાના માથામાંથી એમના કેશમાં ગૂંથેલા ફૂલ વિખેરાઈને ચારે બાજુ ધરતી પર પડી રહ્યા હતા. ચારે બાજુ થનારી એ પુષ્પ વર્ષા રાવણના વેગના કારણે જોરથી વહી રહેલા પવન દ્વારા ઉડીને પાછી એ દશાનંદ પર જ આવીને પડતી હતી. કુબેરના નાના ભાઈ રાવણના ઉપર જ્યારે ફૂલોની ધારા પડતી હતી એ સમયે ઊંચા મેરુ પર્વત પર ઉતરનારી નિર્મળ નક્ષત્રમાળાની જેમ શોભી રહી હતી. વિદેહનંદિનીનું રત્ન જડિત નુપુર એમના એક ચરણમાંથી સરકીને વીજળીની જેમ ભૂમિ પર પડી ગયું. વૃક્ષોની નવી કુંપણો જેવા સહેજ અરુણ વર્ણના સીતા એ કાળા મેષ રાક્ષસ રાજને એ જ રીતે સુશોભિત વર્ણના કરી રહ્યા હતા જેમ હાથીને કસવાનું સોનેરી દોરડું એની શોભા વધારતું હોય. આકાશમાં પોતાના તેજથી બહુ મોટી ઉલ્કાની જેમ પ્રકાશિત થનારા સીતાને રાવણ આકાશ માર્ગનો જ આશ્રય લઈને હરી ગયો. જાનકીના શરીર પર અગ્નિ જેવા પ્રકાશમાં આભૂષણો હતા. એ બધા ખનખન અવાજ કરતા એક એક કરીને પડવા લાગ્યા જાણે આકાશના તારાઓ તૂટી તૂટીને પૃથ્વી પર પડી રહ્યા હોય. એ વિદેહનંદિનીના સ્તનોની વચ્ચેથી સરકીને પડી રહેલો ચંદ્રમા જેવો ઉજ્જવળ હાર ગગન મંડળમાંથી ઉતરી રહેલા ગંગાજી જેવો લાગતો હતો. રાવણના વેગથી ઉત્પન્ન થયેલા ઉત્પાતોની આગાહી કરતા પવનની થપાટોથી ડોલતા વૃક્ષો પર વિવિધ પ્રકારના પક્ષીઓ ઘોંઘાટ કરી રહ્યા હતા. એમને જોઈને એવું લાગતું હતું જાણે વૃક્ષો પોતાના માથા હલાવી હલાવીને સંકેત કરતા કરતા સીતાને કહી રહ્યા હતા કે તમે ડરશો નહીં. જેમના કમળ સુકાઈ ગયા હતા અને માછલા વગેરે જળચર જીવો ડરી ગયા હતા એ તલાવડીઓ ઉત્સાહીન થઈને મિથિલેશ કુમારી સીતાને જાણે પોતાની સખી માનીને એમના માટે શોક કરી રહી હતી. સીતાહરણના સમયે રાવણ પરના જ્યારે રોષને લીધે સિંહ વાઘ હરણ અને પક્ષીઓ ચારે બાજુથી સીતાની છાયાનું અનુસરણ કરતા કરતા દોડી રહ્યા હતા. જ્યારે સીતાનું હરણ થતું હતું ત્યારે ત્યાંના પર્વતો ઝરણાના રૂપે આંસુ વહાવતા રહીને ઊંચા શિખરોના રૂપે પોતાની ભુજાઓ ઊંચી કરીને જાણે જોર જોરથી ચીસો પાડી રહ્યા હતા. સીતાનું હરણ થતું જોઈને શ્રીમાન સૂર્યદેવ દુઃખી થઈ ગયા. એમની પ્રભા નષ્ટપ્રાય થઈ ગઈ તથા એમનું મુખમંડળ પીળું પડી ગયું. હાય હાય. જ્યારે શ્રીરામચંદ્રના ધર્મપત્ની વિદેહનંદની સીતાને રાવણ હરીને લઈ જઈ રહ્યો છે ત્યારે એ જ કહેવું પડે છે કે સંસારમાં ધર્મ નથી, સત્ય પણ ક્યાં છે, સરળતા અને દયાનો પણ સર્વ રીતે લોપ થઈ ગયો છે. આમ ત્યાં ટોળે ટોળા એકત્ર થયેલા બધા પ્રાણીઓ વિલાપ કરી રહ્યા હતા. હરણાઓના બચ્ચા ભયભીત થઈને દિનમુખે રડી રહ્યા હતા. શ્રીરામને જોર જોરથી પોકારતા અને તેવા જ ભારે દુઃખમાં ડૂબેલા સીતાને પોતાની વિલક્ષણ આંખોથી વારંવાર જોઈ જોઈને ભયના માર્યા વન દેવતાઓના અંગો થરથર ધ્રુજવા લાગ્યા. વિદેહનંદની મધુર સ્વરે હે રામ હે લક્ષ્મણનો પોકાર કરતા કરતા વારંવાર ધરતી તરફ જોઈ રહ્યા હતા. એમના કેસ ખુલીને વિખરાઈ ગયા હતા અને કપાળનો ચાંદલો ભૂસાઈ ગયો હતો. એવી અવસ્થામાં દશગ્રીવ રાવણ પોતાના જ વિનાશ માટે મનસ્વીની સીતાને લઈ જઈ રહ્યો હતો. તે સમયે મનોહર દાંત અને પવિત્ર સ્મિત ધરાવતા મિથિલેશ કુમારી સીતા, જે પોતાના બંધુજનોથી વિખૂટા પડી ગયા હતા, બંને ભાઈ શ્રીરામ અને લક્ષ્મણને ન જોતા ભયના ભારથી વ્યથિત થઈ ઉઠ્યા. એમના મુખમંડળની કાંતિ ફીકી પડી ગઈ. આ રીતે શ્રી વાલ્મીકિ રચિત આર્ષ રામાયણ આદિકાવ્યના અરણ્યકાંડમાં 52મો સર્ગ સમાપ્ત થયો. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.